શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન પ્રથમ પ્રકરણ અધ્યાય પહેલો. આ ગ્રંથના પ્રારંભમાં શાસ્ત્રકર્તા સદગુરુ શતાનંદ સ્વામી પોતાના ઇષ્ટદેવ પ્રત્યક્ષ પરમાત્મા શ્રીહરિને નમસ્કાર કરે છે, જે અક્ષરધામના અધિપતિ સર્વાવતારી પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. તે આ ધરતી ઉપર ધર્મદેવના ભુવનમાં સાક્ષાત પુત્રરૂપે પ્રગટ થયા અને જેમ સૂર્ય બહારના અંધકારનો નાશ કરે તેમ જનોના અંતરમાં રહેલા અજ્ઞાનરૂપી અંધકારનો વિનાશ કર્યો છે એવા નિરતિશય આનંદમૂર્તિ શ્રીકૃષ્ણ પરમાત્મા પ્રત્યક્ષ શ્રીહરિને હું પ્રણામ કરું છું. તે પરબ્રહ્મ પરમાત્મા અક્ષરધામની અંદર દિવ્ય નરાકૃતિ રૂપે એટલે કે સદા સાકાર સ્વરૂપે રહેલા છે. માયાના સત્વાદી ગુણોથી પર નિર્ગુણ છે, ઇન્દ્રિયોના માયિક વિકારોથી પર નિર્વિકારી છે. તે સત્ય સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ અને આનંદ સ્વરૂપ છે. તે અનંતકોટી બ્રહ્માંડોના આધાર છે. તે સ્વરૂપ, સ્વભાવ, ગુણ, વિભૂતિ આદિથી અમાપ હોવાથી અનંત છે, છતાં જીવાત્માઓનું કલ્યાણ કરવા સ્વયં દિવ્ય મનુષ્ય શરીરને ધાર્યું છે. તેમની આજ્ઞાથી બ્રહ્મા, વિષ્ણુ અને શિવ સમયે સમયે વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરે છે. જગતની સૃષ્ટિ માટે તેમનામાંથી વાસુદેવ આદિ ચતુર્વ્યૂહ સ્વરૂપો પ્રગટ થાય છે અને કેશવાદિ 24 ઈશ્વરો પ્રગટ થાય છે. તે વરાહ આદિ અવતારોને પણ ધારણ કરનારા છે, જેમનામાંથી હજાર મસ્તકધારી નારાયણ નામે વૈરાટ પુરુષ પ્રગટ થાય છે. તેમનું સ્વરૂપ સત્ય, શૌચ આદિ નિત્ય તેમજ અસંખ્ય કલ્યાણકારી દિવ્ય સદગુણોથી સુશોભિત છે. જ્ઞાન, શક્તિ, બલ, ઐશ્વર્ય, વીર્ય અર્થાત પરાક્રમ અને તેજ આ 6 ભગો અને અણિમા આદિક અષ્ટ સિદ્ધિઓ તેમની નિત્ય સેવા કરે છે. તેમની આજ્ઞાથી સૂર્ય તપે છે, વાયુ વાય છે, પૃથ્વી પાણીમાં ડૂબી નહીં જતા સ્થિર રહી છે અને કાળ ભયભીત બની ચરાચર વિશ્વનું સમયે સમયે ભક્ષણ કરે છે. એ પરમાત્મા શિવ, બ્રહ્મા આદિ દેવોના પણ દેવ છે, વૈરાજ પુરુષાદિ ઈશ્વરોના પણ ઈશ્વર છે, કાળના પણ કાળ અને પ્રકૃતિ પુરુષ વગેરે કારણરૂપ તત્વોના પણ કારણ પ્રેરક છે. બ્રહ્માંડના કારણભૂત 24 તત્વોના અભિમાની દેવતાઓ, સાવિત્રી આદિ અનંત શક્તિઓ, બ્રહ્મા, રુદ્ર આદિ અનંત ઈશ્વરો આ પરમાત્માના ચરણની પૂજા કરે છે. મૂર્તિમાન 4 વેદો એમની સ્તુતિ કરે છે. હજાર મુખવાળા શેષજી તેમજ સનકાદિક મુનિઓ એમના દિવ્ય ચરિત્રોનું હંમેશા ગાન કરે છે. એ પરમાત્મા ભક્તિરહિત મનુષ્યોના મનવાણીને અગોચર છે, અર્થાત તેઓના મનવાણીથી ભગવાન પકડાતા નથી. એ સર્વજીવોના અંતર્યામી આત્મા પરમાત્મા છે. એ ક્ષર અક્ષરથી પણ પર છે. એ જ સાક્ષાત ભગવાન અત્યારે આ ભૂમંડળ ઉપર સ્વામિનારાયણ એવા નામથી પ્રસિદ્ધ છે અને સર્વ મનુષ્યોના નયનગોચર વર્તે છે. તે ભગવાન શ્રીહરિ આ ગ્રંથરચનામાં આવનાર વિઘ્નો થકી મારું રક્ષણ કરો. સદાય આનંદના મહાસાગર તથા સંતોને આનંદ આપનારા પૂર્ણિમાના ચંદ્રની સરખા મંદ મંદ હાસ્યથી શોભતા સુંદર મુખ કમળવાળા, વિકસેલા કમળની પાંખડી સમાન સુંદર નેત્રોવાળા, અપાર કરુણાના સાગર શરણે આવેલા જીવોને અતિ સુખ આપનારા એવા મહાકલ્યાણકારી મૂર્તિ શ્રી નારાયણ મુનિ નામે પ્રસિદ્ધ શ્રીહરિ આ જગતમાં સર્વોપરીપણે વર્તે છે. અનંત પ્રકારના નિયમોનું નિરંતર અનુષ્ઠાન કરવામાં તત્પર રહેતા બ્રહ્મા, શિવ આદિ દેવતાઓના વૃંદો પણ જે બળવાન મનને પોતાના તપોબળથી જીતી શકવા સમર્થ નથી, એ મહાબળવાન મનને શ્રીહરિ પોતાના ભક્તો પાસે તત્કાળ વશ કરાવી પોતાની મૂર્તિમાં જોડાવી આપે છે એવા આ શ્રીહરિ મહાપ્રતાપી છે। એના આ પ્રતાપને નહીં જાણનારા અજ્ઞાની મનુષ્યો જેને પોતાના જેવા જ એક માણસ તરીકે જુએ છે, તે ભગવાન શ્રીહરિ મને આ ગ્રંથ રચવાની પરિપક્વ બુદ્ધિ આપો। પ્રભુ, તમે જીવોના અપરાધને ક્ષમા આપનારા છો, ઇન્દ્રિયોનું દમન કરનારા છો, તેમજ હું તો એક દીન સાધુ છું પણ ભગવાન ક્યાં છું એવા મૃદુલ વચનોથી પોતાના નિત્યસિદ્ધ અતર્ક્ય અમાપ ઐશ્વર્યને ઢાંકીને મનુષ્ય લીલાનો વિસ્તાર કરતા વર્તો છો। ગુરુરૂપે વર્તી પોતાના આશ્રિત વર્ગનું હિતચિંતવન કરો છો, સદાય શ્વેત વસ્ત્રધારી છો, તમારી કીર્તિ સમુદ્ર પર્યંત ગવાઈ રહી છે એવા અને હૃદયકમળમાં નિત્ય ધ્યાન કરવા યોગ્ય મૂર્તિવાળા ષડ ઐશ્વર્ય સંપન્ન ભગવાન શ્રીહરિ તમારા ચરણોમાં હું વંદન કરું છું। ઈચ્છિત મનોરથોને સફળ કરનારા, પોતાનું સ્મરણ કરનાર જનોના વિઘ્નોના સમુદાયોનો વિનાશ કરવામાં સમર્થ, તેમજ ભગવાન શ્રીકૃષ્ણના અંશાવતાર સિદ્ધિ અને બુદ્ધિ સ્વરૂપા પત્નીઓએ સહિત ગણપતિદેવ આપને હું વંદન કરું છું। આપ આ ગ્રંથ રચનામાં મારા શ્રેયકારી બનો। ઇષ્ટદેવ ભગવાન શ્રીહરિની આજ્ઞાથી હું શતાનંદ મુનિ આ સત્સંગી જીવન ગ્રંથની રચના કરું છું। રમણીય આ ગ્રંથ મારા પ્રત્યક્ષ જોયેલા શ્રીહરિના લીલાચરિત્ર રસથી સભર છે। શ્રીહરિને માન્ય 8 શતશાસ્ત્રના સારરૂપ છે। આ ગ્રંથમાં સમગ્ર વેદોના સારભૂત એકાંતિક ધર્મનું સ્પષ્ટપણે પ્રતિપાદન કરેલું છે, જે એકાંતિક ધર્મના અનુષ્ઠાનથી જીવાત્માઓને તાત્કાલિક ભવબંધનમાંથી મુક્તિ મળતા આત્યંતિક મોક્ષ થાય છે। સકલ લોકના ગુરુ અને મુમુક્ષુ જીવોના આત્મબંધુ પ્રત્યક્ષ શ્રીહરિ પોતાની ઈચ્છાથી આલોકમાંથી અંતર્ધાન થયા પછી મનુષ્યોને શીઘ્ર ભવસાગર પાર કરવા માટે આ સત્સંગી જીવન ગ્રંથ જ એક નૌકારૂપ છે। પૃથ્વી પર સ્વેચ્છાથી મનુષ્ય શરીર ધારણ કરનારા અમૃત તેમજ દિવ્ય સ્વરૂપ એવા ધર્મપુત્ર શ્રીહરિના સમગ્ર લીલાચરિત્રરૂપ રસ પોતાના આશ્રિત સત્સંગીઓને માટે પરમ જીવન છે, અને તેથી જ આ લીલારસનું આ ગ્રંથમાં સારી રીતે વર્ણન કરેલું છે। એટલા માટે હે રસિક ભક્તો, તમે આ લીલારસનું પરમ આદરથી અવશ્ય પાન કર્યા જ કરો। આ સત્સંગી જીવન શાસ્ત્ર જેમના અનંત જન્મના પુણ્ય ઉદય થયા હોય તેને જ પ્રાપ્ત થાય છે, પણ બીજાને પ્રાપ્ત થતું નથી। અત્યંત પવિત્ર એવું આ ધર્મશાસ્ત્ર છે। શ્રોતા અને વક્તા બંનેને પવિત્ર કરનારું આ શાસ્ત્ર નિત્ય નિર્દોષ છે। સર્વે અન્ય શાસ્ત્રો કરતાં સર્વોપરી વર્તે છે। ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત ભગવદ્ ભક્તિ રસથી ભરપૂર છે। આ શાસ્ત્ર સત્પુરુષોએ નિત્ય સેવન કરવા યોગ્ય છે। આ શાસ્ત્ર સંસારી મનુષ્યોના પાપના સમૂહોને બાળી નાખનાર છે, તેમજ કલિયુગના કામક્રોધાદી દોષોરૂપ મળને ધોઈ નાખનાર છે। આ શાસ્ત્ર બુદ્ધિની જડતારૂપ અંધકારને દૂર કરવામાં સૂર્ય સમાન છે। આવા અપાર મહિમાવાળું આ ધર્મશાસ્ત્ર છે। આ શાસ્ત્રમાં વર્ણાશ્રમાદિ ધર્મના બધા જ અંગોનો સુંદર નિર્ણય કરવામાં આવ્યો છે। આ શાસ્ત્ર વેદાદિ 8 શાસ્ત્રોના સિદ્ધાંતોની વિરોધાભાસરૂપ ભ્રમણાઓને દૂર કરનાર છે। આ શાસ્ત્ર ઈચ્છિત મનોરથો પૂર્ણ કરનાર હોવાથી સર્વોત્તમ છે, તેમજ સાંભળવા માત્રથી ભગવદ્ ભક્તોના મન અને કાનને આનંદ ઉપજાવે છે। આ શાસ્ત્ર સાંભળવા માત્રથી હૃદયમાંથી વિવિધ સંશયોરૂપી શલ્યો બહાર કાઢી નાખે છે, કુબુદ્ધિને હરી લે છે, કામક્રોધાદિક અંતઃશત્રુઓના ભયને દૂર કરે છે, તેમજ કવિજનોના આભૂષણરૂપ હોવાથી આ સત્સંગી જીવનશાસ્ત્ર સર્વોપરી વર્તે છે. આ પૃથ્વી પર ભારત દેશને વિશે કુરુક્ષેત્ર નામનું પાવનકારી પ્રસિદ્ધ પવિત્ર તીર્થ આવેલું છે. આ તીર્થ ધર્મની અભિવૃદ્ધિ ઇચ્છતા બુદ્ધિશાળી મહાપુરુષોએ સેવવા યોગ્ય છે. આ પવિત્ર તીર્થભૂમિમાં સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, શાંતિ આદિ સદગુણોથી સુશોભિત શ્રીહરિના એકાંતિક ભક્ત બ્રહ્મર્ષિ સુવ્રત મુનિ નિવાસ કરીને રહેતા હતા. તેમની ભક્તિથી વશ થયેલા ભગવાન સ્વયં તેમણે અર્પણ કરેલા પૂજાના સમગ્ર ઉપચારોને પ્રત્યક્ષ આવીને સ્વીકારતા હતા. તે ભગવાન શ્રીહરિની કૃપાથી સુવ્રત મુનિને ત્રણેય કાળનું જ્ઞાન પ્રાપ્ત થયેલું હતું. આ સુવ્રત મુનિને વિશુદ્ધ બુદ્ધિવાળા કોઈક જ ભગવાનના ભક્તો ઓળખી શકતા હતા. એ સુવ્રત મુનિ આ પૃથ્વી ઉપરથી શ્રીહરિ જ્યારે સ્વેચ્છાએ અંતર્ધાન થયા, ત્યારે ગુરુ શતાનંદ મુનિ એવા મારી આજ્ઞાથી આ ભૂમિ પર રહેલા અજ્ઞાનીજનોને પ્રગટ ભગવાનના સ્વરૂપની પ્રાપ્તિનો ઉપાય દેખાડવા તીર્થોમાં વિચરી રહ્યા હતા. ફરતા ફરતા અહિંસા આદિ ધર્મોની સાથે તીર્થવિધિના નિયમોનું યથાર્થ પાલન કરતા સુવ્રત મુનિ કાશી, વૃંદાવન વગેરે તીર્થોમાં ફરીને પૂર્વે સમુદ્ર કિનારે ઓરિસ્સા પ્રાંતમાં આવેલ તીર્થરાજ જગન્નાથપુરીમાં આવ્યા. આ તીર્થમાં ભગવાન શ્રીકૃષ્ણ પોતાના ભક્તોને સાક્ષાત દર્શન આપે છે. શ્રીહરિના પ્રભાવથી અત્યંત પ્રભાવી બનેલા આ તીર્થસ્થાનની ઉપમા આપી શકાય તેવા અન્ય કોઈ તીર્થો નથી. આ તીર્થભૂમિમાં પ્રતિદિન 5 વખત જગન્નાથ ભગવાનની પૂજા અર્ચનાનો મહાન ઉત્સવ ઉજવાય છે. પાવનકારી આ તીર્થના દર્શનથી સુવ્રત મુનિને અતિશય આનંદ થયો અને પછી ત્યાં જ ચક્રતીર્થ નામના અતિ પવિત્ર સ્થળમાં નિવાસ કરીને રહ્યા. તેઓ સ્વધર્મનું પાલન કરતા અને શ્રીહરિની નવધા ભક્તિમય જીવન જીવતા નિત્ય 5 વખત શ્રી જગન્નાથ ભગવાનના દર્શન કરતા હતા. તેઓ નિર્માની અને ઇન્દ્રિયો ઉપર વિજય મેળવનારા સાધુ પુરુષ હતા, તેમજ પોતાની સમીપે આવતા મુમુક્ષુઓને સ્વધર્મ અને પ્રત્યક્ષ શ્રી હરિકૃષ્ણ ભક્તિનો ઉપદેશ આપતા હતા. તે જગન્નાથપુરીમાં પ્રતાપસિંહ નામે ગુજરાતના ધર્મિષ્ઠ રાજા આવ્યા. પ્રત્યક્ષ ભગવાનના દર્શન કરવાની ઈચ્છાથી તીવ્ર વૈરાગ્યના વેગે ઘરનો ત્યાગ કરીને નીકળી ગયા હતા. તે ધાર્મિક અને ભગવાનના ભક્ત હતા. તેના અંતરમાં પ્રત્યક્ષ કૃષ્ણ દર્શનની ઉત્કટ ઈચ્છા વર્તતી હતી. કોઈ પ્રત્યક્ષ ભગવાનના દર્શન કરાવે તેવા સંતની શોધમાં તેઓ ત્યાં જ પવિત્ર જગન્નાથ તીર્થમાં નિવાસ કરીને રહેલા હતા. ચક્રતીર્થમાં ફરતા ફરતા એક દિવસ તે પ્રતાપસિંહ રાજાએ દર્ભાસન ઉપર બેસી મુમુક્ષુઓને આદરપૂર્વક સાક્ષાત શ્રીહરિના મહિમાનો બોધ આપતા સુવ્રત મુનિને જોયા. તે મુનિ તપમાં નિષ્ઠાવાળા અને સ્વભાવે શાંત હતા. પોતાના સાધુના ધર્મમાં રહેલા તેમનું બાહ્ય અને આંતરિક જીવન અત્યંત પવિત્ર હતું. કોમળ ચિત્ત અને બ્રહ્મચર્યનું પાલન કરનારા હતા. સુખ દુઃખ આદિ દ્વંદ્વોને સહન કરનારા ક્ષમાવાન હતા. સાક્ષાત ભગવાન શ્રીહરિના સ્વરૂપમાં સમાધિની સ્થિતિરૂપ યોગ સિદ્ધિને પામેલા હતા. તે આત્મા અનાત્માના યથાર્થ વિચારરૂપ વિવેક અને તીવ્ર વૈરાગ્ય યુક્ત હતા. કામક્રોધાદિક અંતઃશત્રુઓ ઉપર તેમણે વિજય મેળવ્યો હતો. વિષમ દેશકાળમાં પણ પોતાના ધર્મમાં સ્થિર બુદ્ધિવાળા હતા. આત્મસ્વરૂપમાં અડગ નિષ્ઠાવાળા સ્થિતપ્રજ્ઞ તે સુવ્રત મુનિ ભગવદ્ ભક્તોમાં શ્રેષ્ઠ અને ભાગવત ધર્મનો બોધ આપવામાં ચતુર હતા. પ્રતાપસિંહ રાજા આવા સુવ્રત મુનિને સર્વસાધુગુણે સંપન્ન અને પૂર્ણકામ જાણી વિનયપૂર્વક તેમની સમીપે આવી साष्टांग प्रणाम करी बन्ने हाथ जोड़ी कहवा लाग्या, हे मुनिवर्य, हूँ साधु गुणे संपन्न एवा तमारे शरणे आव्यो छूं। एथी जे साधन करवाथी हूँ आ जन्म मरण रूपी संस्कृति माथी मुकाई जाऊं तेवो उपाय मने बतावो। आ प्रमाणेनो प्रतापसिंह राजानो विनय प्रश्न सांभळी मुमुक्षु जनोने वहला सुव्रत मुनि बहु प्रसन्न थया अने राजाने आदर आपी कहवा लाग्या, हे भूप, तमे बहु सारो प्रश्न कर्यो छे। आ प्रश्नमां ज तमारू पोतानू हित रहेलू छे। संसारना बंधनोमांथी मुक्ति मेळववी ए ज मानव जन्मनो परम कर्तव्य छे। हे राजन, जगन्नाथ स्वरूपे बिराजता आ भगवान श्रीकृष्णनी नवधा भक्ति करो। ते भक्ति करवाथी ज तमने इच्छित आत्यंतिक मुक्ति प्राप्त थशे। आ प्रमाणेना सुव्रत मुनिना वचनोने राजा मस्तक उपर चढ़ावी तेज प्रमाणे वर्तवा लाग्या अने तेमनो दररोज निष्काम भावे समागम करवा लाग्या। आ रीते श्रीकृष्ण परमात्मानो भजन करता प्रतापसिंह राजानी बुद्धि विशुद्ध थई गई अने मुनिनी सामे आवी बैठेला साक्षात श्रीकृष्णनी सेवा पूजा मुनि करे छे एवा तेमने दर्शन थया। आवा प्रकारनी अनुभूति थवाथी सुव्रत मुनि ने बे हाथ जोड़ी राजा कहवा लाग्या के हे मुनि, तमे प्रगटपणे श्रीकृष्ण परमात्मानी सेवा पूजा करो छो तेवी मने अनुभूति थाई छे। तमारा सामान्य मनुष्योथी विलक्षण चिन्हों जोता मने एवी प्रतीति थाई छे के प्रत्यक्ष परमात्मा तमारी साथे बोले छे अने तमे अर्पण करेल नैवेद्य पण आरोग्य छे। हे ब्रह्मन, तमे प्रत्यक्ष परमात्माना उपासक छो अने शरणे आवेला मुमुक्षुना संस्कृति बंधनने तोड़वा समर्थ छो, एटले तमारे शरणे आवेला मारा ऊपर अनुग्रह करो जेने करीने हूँ पण ते काळमाया आदिना नियामक एवा साक्षात श्रीकृष्ण परमात्माना प्रत्यक्ष दर्शन करी शकूं। आ प्रमाणेना प्रतापसिंह राजाना वचनों सांभळी अत्यंत प्रसन्न थयेला सुव्रत मुनि राजाने कहवा लाग्या, हे नृप, मनुष्योने प्रत्यक्ष परमात्मा श्रीकृष्णना दर्शन थवा अति दुर्लभ छे। प्रत्यक्ष भगवानना दर्शन माटे तो मोटा मोटा चक्रवर्ती राजाओए पण राज्यनो त्याग कर्यो छे, घरबारनो त्याग कर्यो छे, सत असतनो विवेक प्राप्त करी उग्र तपश्चर्या पण करी छे। प्रत्यक्ष परमात्मानी प्रसन्नता एज धर्म ज्ञान वैराग्य आदि साधनोनू उत्तम फल छे एम नारदादि संतोए कहेलू छे। तेम छता भगवान जारे पोतानी इच्छाथी भागवत धर्मनो अने सत्पुरुषोनु रक्षण करवा तेमज तेमना द्रोही असुरोनो विनाश करवा पृथ्वी पर अवतार धारण करे छे त्यारे सर्वे जनोने प्रत्यक्ष दर्शन थाय छे। मनुष्याकृतिमां रहेला ए प्रत्यक्ष भगवान सर्वेने देखाता होवा छता आ भगवान ज छे। आवा प्रकारनु ज्ञान तो कोई तेना एकांतिक भक्तोना समागमवाळा विरलाओने ज थाय छे पण सर्वेने थतुं नथी। ते परमात्मा श्रीकृष्ण तो हाल आ पृथ्वी उपर उत्तर कौशल देशमां सर्वरिया ब्राह्मण कुळमां धर्मदेव અને ભક્તિદેવી થકી પ્રગટ થઈને હરિ એવા નામથી સર્વત્ર પ્રસિદ્ધિ પામ્યા છે। હે રાજન, તે પ્રત્યક્ષ શ્રીહરિનું મને મિલન થયું છે અને તેણે મારા ઉપર મોટો અનુગ્રહ પણ કર્યો છે, તેથી હું મારી નજર સમક્ષ તેમના પ્રત્યક્ષ દર્શન હંમેશા કરું છું। મનુષ્યોનું મંગળ કરનાર પ્રત્યક્ષ એ શ્રીહરિ ટૂંક સમયમાં જ પોતાના ભક્તજનોની ચિત્તવૃત્તિ પોતાની મૂર્તિમાં ખેંચીને અંતર્ધાન થઈ ગયા છે। ત્યાર પછી હું જડભરતની જેમ વિચરણ કરતો કરતો મારા ગુરુદેવ શતાનંદ મુનિની આજ્ઞાથી મુમુક્ષુ જનોની આગળ તે ભગવાન શ્રીહરિના મહિમાસભર ચરિત્રોનું ગાન કરતો કરતો આ ભૂમિ ઉપર તીર્થાટન કરવાના બહાને વિચરું છું। આ પ્રમાણેના સુવ્રત મુનિના વચનો સાંભળી વિશુદ્ધ મતિવાળા તે પ્રતાપસિંહ રાજાનું મન અતિશય પ્રસન્ન થયું। બે હાથ જોડી મુનિને નમસ્કાર કરી તે ફરી કહેવા લાગ્યા, પ્રતાપસિંહ રાજા કહે છે, હે બ્રહ્મન, હું અતિશય ભાગ્યશાળી છું. મારો જન્મ આજે સફળ થયો, કારણ કે દેવતાઓને દુર્લભ એવો આપનો સમાગમ મને મળ્યો છે. કરુણારસથી ભરપૂર અને પૂર્ણકામ એવા આપના જેવા સંતો મુમુક્ષુ જીવાત્માઓને પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિ કરાવી આપવારૂપ અનુગ્રહને અર્થે જ આ ભૂમિ ઉપર વિચરણ કરે છે. એટલા માટે હે બ્રહ્મન, તે ધર્મભક્તિ થકી પ્રગટેલા ભગવાન શ્રીહરિના સમગ્ર ચરિત્રો જે તમે જોયા હોય અને સાંભળ્યા હોય તે ધ્યાન કરીને મને સંભળાવો. એ સમર્થ ભગવાન શ્રીહરિ આ પૃથ્વી ઉપર જે રીતે પ્રગટ થયા અને જે જે લીલા ચરિત્રોનો વિસ્તાર કર્યો તે સમગ્ર ચરિત્રો સાંભળવાની મારા મનમાં તીવ્ર ઈચ્છા થઈ છે, તેમજ તે ચરિત્રો સાંભળવા મારું મન એકાગ્ર બન્યું છે, માટે મને સંભળાવો. ભગવાનના ચરિત્રો સાંભળવામાં શ્રદ્ધાવાળા પ્રતાપસિંહ રાજાએ પોતાના આત્મકલ્યાણ માટે પ્રત્યક્ષ ભગવાન શ્રીહરિના ચરિત્રો સાંભળવા સંબંધી પ્રશ્ન કર્યો, તેથી સુવ્રત મુનિ બહુ જ પ્રસન્ન થયા અને પોતાના ગુરુ શતાનંદ મુનિ પાસેથી જે રીતે સાંભળ્યા હતા તે સમગ્ર ચરિત્રો પ્રસન્ન મને પ્રતાપસિંહ રાજાને સંભળાવવા લાગ્યા. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણમાં સુવ્રત મુનિ અને પ્રતાપસિંહ રાજાના સમાગમનું નિરૂપણ કર્યું, એ નામે પહેલો અધ્યાય પૂર્ણ થયો.